ભાઈ ક્યાં ગયો તારો હીરાનો હાર? છેવટે એને કબૂલ કરવું પડ્યું કે મહારાજશ્રીએ દાનમાં ઝૂંટવીને લઈ લીધું. એ પતિ એનો નાસ્તિક હતો, પુષ્ટિમાર્ગી નહોતો. નાસ્તિક હતો કે આસ્તિક હતો એટલી મને ખ્યાલ નથી, પણ એટલીસ્ટ પુષ્ટિમાર્ગમાં નહોતો માંડતો. એને મહારાજને એરેસ્ટ કરાવી દીધા ડકેતીના આરોપમાં, સીધા જેલ ભેગા. એક બીજા પુષ્ટિમાર્ગી શેઠ હતા જેમની બહુ મોટી વગ હતી ત્યાં, એમને કાન ઉપર આ વાત ગઈ કે એવી રીતે મહારાજે દાન લીધું, જબરદસ્તી ઝૂંટવીને કોઈના ગલામાંથી હીરાનો હાર લઈ લીધો અને એના પતિએ મહારાજને જેલમાં એરેસ્ટ કરાવી દીધો છે. એ તે જમાનામાં, બ્રિટિશરોના જમાનામાં અમુક અમુક શેઠિયાઓને સરનો એલ્કાબ મળતો હતો, તો એલ્કાબ એને મળેલો હતો સર. તે તરત ગયો ગવર્નર પાસે, સ્પેશિયલ ઓર્ડર લઈને લાવ્યો મહારાજને છોડાવવાનો. મહારાજને છોડાવ્યો જેલમાંથી અને પોતાને ઘેર લઈ ગયો. તે મહારાજ એને કહેવા માંડ્યા કે જોનો કેવો યુગ આવી ગયો છે, અમે તો દાન માગીએ છીએ ને વૈષ્ણવના પતિ અમને એરેસ્ટ કરાવ્યો. એને મહારાજના ગાલ ઉપર એક લાફો માર્યો, એક લાફો ચોળી દીધો કે તમને હીરાનો હાર જોઈતો તો તમે મારાથી કેમ નહીં માંગ્યો, ઝૂંટવાની જરૂરત શું હતી તમને? એ લાફો મહારાજને નથી માર્યો, એણે મહારાજની પરાણે પુરુષોત્તમ બની જવાની ખોટી વૃત્તિને લાફો માર્યો હતો. અને એ લાફો ખાધા પછી મહારાજને હોશ ઠેકાણે આવ્યા કે આવી રીતે ખોટી રીતે પુરુષોત્તમ થઈને દાન માંગવાનું ન હોય. આપણે તે પુરુષોત્તમે પણ વ્રજલીલામાં મહિડાનું દાન માંગ્યું હતું, કંઈ કોઈના ગલાના હીરાના હાર ઝૂંટવ્યા નહોતા. અને તે પુરુષોત્તમ થવાનો ડોળ કરીને તમે આવી રીતે હીરાનો હાર ઝૂંટવો કોઈકનો, એ કંઈ દાન લીલા કહેવાય? એ તો બેવકૂફીની લીલા કહેવાય. એટલે એટલો ભાવ સ્પષ્ટ હોવો જોઈએ. એણે કહ્યું કે આ પુષ્ટ, આ તમારો, આ તમે એરેસ્ટ થયા એ તમારો, તમારી જે છે તે બદનામી છે એવું નહીં તમે સમજો. આ પુષ્ટિમાર્ગની બદનામી થઈ એટલે મેં તમને છોડાવ્યા, કે પુષ્ટિમાર્ગ બદનામ ન થવો જોઈએ. અને આ હું લાફો તમને નથી મારી રહ્યો, તમારી ખોટી મનોવૃત્તિને માની રહ્યો છું. કહીને એક લાફો ચોળી દીધો મહારાજના ગાળ ઉપર. આટલી હિંમત આપણામાં હોવી જોઈએ જો આપણે પુષ્ટિમાર્ગને આપણો માનતા હોઈએ અને મહારાજોને આપણો માનતા હોઈએ તો, આ કથા વ્યાસોને આપણે આપણા માનતા હોઈએ તો, કે આવી રીતે નાટક ચેટક નહીં કરો. જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત કથા છે તે અમને ખોટી રીતે નહીં સમજાવો. આપ જો સાચી રીતે નહીં સમજાવો તો અમને કોણ સમજાવશે? બસ તમારે લાફો મારવાની જરૂરત નથી, મહાપ્રભુજીના વચનો એમની સામે મૂકીને એનો સમાધાન માગવાની જરૂરત છે કે મહારાજ પહેલાં, શાસ્ત્રીજી પહેલાં આનો સમાધાન કરો, પછી તમારે જે સપ્તાહ કરવી હોય કરજો. ધુંધુકારીની મુક્તિ કરવી હોય તો ધુંધુકારીની મુક્તિ કરજો, ને તમારી પોતાની મુક્તિ કરવી હોય તો પહેલાં તમારી તો મુક્તિ કરો યાર, પછી અમારા વડીલોને ધુંધુકારી સિદ્ધ કરો. કોણે કહ્યું કે અમારા વડીલ ધુંધુકારી છે? એટલે આ જાતના જે ધર્મ સંકટો આપણા સંપ્રદાયમાં પેદા થાય છે તે વખતે વારે ઘડી એક જ પેટન્ટ જવાબ આપવામાં આવે છે કે આપણો સંપ્રદાય પ્રમાણનો સંપ્રદાય નથી. ભાઈલા તમને સમજ ન પડે, આ તો પ્રમેય માર્ગ છે. આ પ્રમેય માર્ગ એટલે શું? આ તો ફલનો માર્ગ છે, ધર્મનો નથી, ધર્મીનો માર્ગ છે. તો ધર્મ સંકટ ઊભો થઈ ગયો ને, કેમ કે ધર્મ જેનામાં હોય તેને ધર્મી કહેવાય. હવે ધર્મ જ માર્ગ આપણો ન હોય તો આપ જે બાબતને લઈને આપણે ધર્મી માર્ગ કહી રહ્યા છીએ તે ધર્મી નહીં રહી જશે, તો આપણો માર્ગ ફરી પાછો ધર્મ નહીં રહી જાય. એટલે મૂળ આવશ્યકતા આપણા બુદ્ધિનામાં આ ખુલાસાની છે કે સંપ્રદાય એટલે શું. એક વાત ધ્યાનથી સમજો, ક્યારે પણ આપણે ધર્મ કે સંપ્રદાય કે મત કે એવી વાતો કરતા હોઈએ, પરંપરા કે પથ પંથ, એની વિલક્ષણતા સૌથી પહેલાં એની તત્વ વિચારમાં હોય છે. એના તત્વ વિચારમાં હોય છે કે એનો તત્વ વિચાર શું છે, એનો સિદ્ધાંત શું છે, કઈ બાબતનો, જે દેખાતું જગત છે, જે દેખાતો જળ જીવ ઈશ્વર વગેરે દેખાતા કે નહીં દેખાતા તત્વ છે એની બાબતમાં આપણી ધારણાઓ શું છે, તે એનો પહેલો. આપણું કર્તવ્ય શું, તે પહેલો. આ જે બધા સિદ્ધાંતો છે તત્વ સંબંધી કે કર્તવ્ય સંબંધી, તે સિદ્ધાંતો ગ્રંથમાં રહેલા છે, એમાં કાંઈ નવું ઉમેરવાની જરૂરત નથી. જો આપણે નવું ઉમેરવા જશું તો નવું સંપ્રદાય આપણને પ્રવર્તિત કરવો જોઈએ, પછી વલ્લભ સંપ્રદાયનો ખોટો નામ આપણે વગોવવો ન જોઈએ, લેવો ન જોઈએ. બીજી વસ્તુ આવે છે તે એ કર્તવ્ય અને એ તત્વ વિચારણાને અનુરૂપ આપણી સાધના આપણે કેવી રીતે નભાવવી. દેશકાલમાં પરિવર્તનો થતા જ રહે છે. હવે જે પરિવર્તનો થયા એ થતા પરિવર્તનોમાં આપણે આપણી શરણાગતિનો સિદ્ધાંત હોય કે આપણા સમર્પણનો સિદ્ધાંત હોય કે આપણી સેવા ભગવત સેવાનો સિદ્ધાંત હોય કે આપણા ભક્તિનો જે સિદ્ધાંત હોય, એ દેશકાલની પરિસ્થિતિના કારણે એનામાં જે અવરોધો ઉત્પન્ન થતા હોય એ અવરોધોને કેવી રીતે દૂર કરવા, એ મનસ્વી રીતે દૂર કરીએ તો સંપ્રદાય નહીં રહી જાય, પણ આચાર્ય વચનોના આધારે એ અવરોધોને દૂર કરીએ તો એ સંપ્રદાય કહેવાય. તો એનો બીજો પાસો છે. એક ત્રીજો પાસો છે, અને ત્રીજો પાસો એ છે કે ઉપદેશક હોય કે ઉપદેશ સાંભળનારી અનુગામી જનતા હોય, બંનેના કંઈક કર્તવ્ય છે અને કંઈક અધિકારો છે. ઉપદેશકનું કર્તવ્ય છે કે ઉપદેશ આપે, ઉપદેશકનો અધિકાર છે કે મહાપ્રભુજીના સાચા સિદ્ધાંતને અનુસરવામાં જે કંઈ કનડગત દેશકાલની મર્યાદાને કારણે ઊભી થતી હોય એ કનડગતોને દૂર કરવા માટે પોતાનો અધિકારી ઓપિનિયન કે અધિકારી પોતાનો નિર્ણય આપે તેનો અધિકાર છે. તેમજ અનુયાયીઓનો પણ કર્તવ્ય છે કે જે મહાપ્રભુજી આપણને સિદ્ધાંત સમજાવ્યો તે મુજબ આપણે પુષ્ટિમાર્ગને અનુસરવો જોઈએ, મનસ્વી રીતે મનોરથો કરવા, જેનો મેં કાલે વિસ્તારથી આપને વિવેચન સમજાવ્યો કે કઈ કઈ જાતના મનોરથો થઈ શકે, તો એ બધા મનોરથો પ્રભુ પ્રભુ કરીને મટકાના નંબર શોધવાના આપણે હોય નહીં પુષ્ટિમાર્ગમાં. તો એ આપણો એ કર્તવ્ય છે અને આપણો અધિકાર પણ છે દરેક વૈષ્ણવનો, કે જ્યારે તમે કોઈક દવા લેવા જાઓ છો ડૉક્ટર પાસેથી, તો એ દવા ટાઈમ બાર તો નથી થઈ ગઈ. જે રોગની દવા તમને આપી રહ્યો છે તે રોગની તે દવા છે કે નહીં, કે કોઈ ભલતી જ દવા આપી રહ્યો છે, એનો ખુલાસો તમે ડૉક્ટર પાસેથી લઈ શકો છો. તેમ જે પણ ઉપદેશક તમને જે કાંઈ ઉપદેશ આપતો હોય તે ઉપદેશ એનું પોતાનો મંતવ્ય છે કે આ સંપ્રદાયના પ્રવર્તક મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર આધારિત મંતવ્ય છે, એનો ખુલાસો તમે તોછડાઈથી લેવાની જરૂરત નથી, વિનયથી માગીને લઈ શકો છો કે કૃપાનાથ આટલું અમને વધારે સમજાવો. આજ્ઞા આપી રહ્યા છો તે શિરમાંથે, પણ એ આજ્ઞા જે આપ આપી રહ્યા છો તે મહાપ્રભુજીના કયા વચનને આધારે, એટલો સમજાવવાનો પરિશ્રમ હજી આપ ઉઠાવો. હવે મહારાજ પહોંચતા હોય ને ના આજ્ઞા આપતા હોય તો પછી સમજી લેવું કે બાલ લીલા કરી રહ્યા છે, ગુરુ લીલા નથી કરી રહ્યા. બાલક પોડી જાય, વારે ઘડીએ ઊંઘ આવી જાય બાલકને, જે પોડી જાય તેનું નામ બાલક. જે આચાર્યચરણના સિદ્ધાંતોપદેશ કર્તવ્યોપદેશને આધારે તમને ગાઈડલાઈન આપે તેનું નામ ગુરુ, તેનું નામ આચાર્ય. તો એ આપણો એક વિલક્ષણ પ્રકાર છે. અને એ વિલક્ષણ પ્રકારને આપણને સમજવો હોય તો એનો સીધે સીધો સ્વરૂપ આપણે એમ સમજી શકીએ છીએ કે પુષ્ટિમાર્ગ જ એક એવો સંપ્રદાય છે. આ વાત તમે જો તમારા હૃદયમાં અને બુદ્ધિમાં ચિતરીને રાખો કે આપણો એક એવો સંપ્રદાય છે કે જે સંપ્રદાયે ગુરુ અને શિષ્યના અધિકાર અને કર્તવ્યમાં કોઈ ખાસ તફાવત નથી ગણી. બીજા સંપ્રદાયોમાં ગુરુઓ સંન્યાસીઓ હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, આપણે ત્યાં ગુરુ પણ ગ્રહસ્થ છે, અનુયાયી પણ ગ્રહસ્થ છે. નોર્મલી આપણે ત્યાં એવું કહેવાય છે કે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ એ ચાર આપણા જે કર્તવ્યો છે એ ચાર કર્તવ્યો ગુરુઓના પણ છે અને શિષ્યોના પણ છે. કોઈ એડિશનલ કોઈ કર્તવ્ય નથી ગુરુનું કે નથી શિષ્યનું. આ બાબતમાં બંનેના સમાન કર્તવ્ય છે. એક વાત સમજો, એક મોટો ભેદ પાડવામાં આવે છે કે ગોસ્વામી બાલકો બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવો નાદ સૃષ્ટિ છે. આપણને બહુ હવો લાગે કે ઓહો હો, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. અરે જે સૃષ્ટિ હોય, બિંદુ હોય કે નાદ હોય, મુદ્દો એ નથી કે બિંદુ છે કે નાદ છે. જે નાદ સૃષ્ટિ છે, નાદ એટલે પ્રભુનો વેણુનો નાદ, જે નાદ કરીને પ્રભુ આપણને પોતાની સામે પાસે બોલાવે, અને એ નાદ શ્રી મહાપ્રભુજીના ઉપદેશ રૂપે આપણે પ્રકટ થયો છે. અવતાર કાલમાં ભગવાન વેણુ વગાડીને ભક્તોને પોતાની પાસે બોલાવતા હતા, અને અનવતાર કાલમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુ પાસે લઈ જવા માટેના જે ઉપદેશો આપ્યા તે વેણુનાદ જેવા જ ઉપદેશો છે, જેને પદ્મનાભદાસજી ગાય છે. એસી બંસી બાજી ભનગન મેં વ્યાપ રહી મહામુનિન કી સમાધિ લાગી, એસી બંસી બાજી. તો આ જે મહાપ્રભુજીનો ઉપદેશ છે એ વેણુનાદ છે, અને એ વેણુનાદથી તમને બોલાવવામાં આવે, પ્રભુની તરફ આકર્ષિત કરવામાં આવે તો નાદ સૃષ્ટિ. અને તમે મહાપ્રભુજીના વંશમાં જન્મ્યા તો બિંદુ સૃષ્ટિ. હવે એમાંય ધર્મ સંકટો છે તે મેં કાલે તમને દેખાડ્યા, પણ એ ધર્મ સંકટનો હમણાં વિચાર નહીં કરો. પણ શુદ્ધ એક એ વિચાર કરો તમે કે જે બિંદુ સૃષ્ટિ છે એ કંઠી ન લે શરણાગતિની, તો શું અમે ગોસ્વામી બાલકો કે બેટીજી સેવામાં નાહી શકે? નાહી શકે. એ નિયમ અમારા ઉપર પણ છે, તમારા ઉપર પણ સમાન રીતે લાગુ છે. અમે જો બ્રહ્મસંબંધ ન લઈએ તો અમે તુલસી ઠાકોરજીની ન સમર્પી શકીએ. બ્રહ્મસંબંધ અમે ન લીધું હોય તો અમે ત્યાં સુધી પુષ્ટિમાર્ગી શરણાગતિની દીક્ષા અને બ્રહ્મસંબંધની દીક્ષા અમે ન લીધી હોય ત્યાં સુધી અમે પુષ્ટિમાર્ગી પોતાની જાતને કેવડાવી ન શકીએ. એ નિયમ તમારા ઉપર પણ છે અને અમારા ઉપર પણ છે. રહી વાત કે આ નિયમો લેવા છતાં પણ, એટલે કંઠી લીધી શરણાગતિની, કંઠી લીધી બ્રહ્મસંબંધની, અને લીધા પછી જો અન્યાશ્રય કરે તો એ તમને જ બાધક છે ને અમને બાધક નથી, એવું નથી. 120 વચનામૃતમાં તમે વાંચશો કે સરસ્વતી મંત્ર લખાવ્યો જીભ ઉપર. એકના એક બાલક હતા કાંકરોલીના ઘરમાં, અને દ્વારકાધીશે એમના પિતાને જણાવ્યું કે તમારા પુત્રે અન્યાશય કર્યો છે, તેથી હું સેવામાં એ આવે એ મને હવે નહીં ગમે. એટલે જ્યારે ઘર આવ્યા ત્યારે કાંકરોલીવાલા મહારાજ ત્યાં ઊભા રહ્યા દ્વાર ઉપર, અને એમણે પુત્રને કહ્યું કે તમારે જે કંઈ સંપત્તિનો અધિકાર જોઈતો હોય લઈ લો, પણ તમને અહીંયા મારા ઠાકુરજીની સેવામાં નાવું નહીં મળે, કેમ કે તમે અન્યાશ્રય કર્યું છે એવી દ્વારકાધીશ મને આજ્ઞા કરે છે. તેમણે કહ્યું કે જો ઠાકુરજીની સેવા ન મળે તો મારે ઘરમાં સંપત્તિનો અધિકાર નથી લેવો. અને બહાર પધારી ગયા પછી ક્યાં પધાર્યા, એક ના એક લાલજી, હં બે નહોતા, ચાર પાંચ હોય તો એકને હકાલપટ્ટી કરી શકાય, પણ એકના એક લાલજીને એ રીતે રોકી દીધા અન્યાશ્રય કરતા. તો આપણે સમજી શકીએ છીએ કે અન્યાશ્રય તમને બાધક છે તેવી રીતે અમને પણ બાધક છે માર્ગ.